વિચાર એ બદલાવની શરૂઆત છે, પરિણામ પછી આવે છે. આપણામાંથી ઘણા લોકો કહે છે પરિસ્થિતિ બદલાશે પછી હું બદલાઈશ, પરંતુ સત્ય એ છે કે પરિણામ ક્યારેય પહેલાં નથી આવતું. જે દિવસે તમારો વિચાર બદલાય છે તે દિવસે જ તમારી દિશા બદલાય છે. નેગેટિવ વિચાર તમને રોકે છે, પોઝિટિવ વિચાર તમને આગળ વધારે છે. સફળ લોકો અને અસફળ લોકોમાં ફરક માત્ર પરિસ્થિતિનો નથી, ફરક છે વિચાર કરવાની રીતનો. આજે જો તમે વિચાર બદલો, હું કરી શકું છું, હું શીખી શકું છું, હા હું સુધરી શકું છું, તો પરિણામ આવવાનું શરૂ થઈ જશે. મિત્રો, યાદ રાખીએ, વિચાર બીજ છે, ક્રિયા એ પાણી છે, અને પરિણામ એ ફળ છે. બીજ બદલો, ફળ આપોઆપ બદલાશે.